શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 145. ઉત્કલ દેશના પુરુષોત્તમ ક્ષેત્રનો મહિમા, રાજા ઇન્દ્રધુમ્નનો ત્યાં જઈને મોક્ષ પ્રાપ્ત કરો. મોહિની બોલી, વિપ્રવર, મેં તમારા મુખારવિંદથી કાશીનું ઉત્તમ મહાત્મ્ય સાંભળ્યું. પુરાણોમાં મુનિઓ અને બ્રાહ્મણોનું એવું વર્ણન સાંભળવામાં આવે છે કે પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું ક્ષેત્ર મોક્ષપ્રદ છે. મહાભાગ, હવે એ પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મ્ય કહો. પુરુષોત્તમ વસુએ કહ્યું, સાંભળો, હું તમને બ્રહ્માજી દ્વારા કહેવામાં આવેલું પુરુષોત્તમ ક્ષેત્રનું ઉત્તમ મહાત્મ્ય કહું છું. ભારત વર્ષના દક્ષિણ સમુદ્રના તટ સુધીના વિસ્તારવાળો એક ઉત્કલ નામક પ્રદેશ છે, જે સ્વર્ગ અને મોક્ષપ્રદ છે. સમુદ્રથી ઉત્તર વિરજમંડળ સુધીનો જે પ્રદેશ છે તે પુણ્યાત્માઓનો દેશ છે. તે ભૂભાગ સંપૂર્ણ ગુણોથી અલંકૃત છે, વિશાલાક્ષી. સમુદ્રના ઉત્તર તટ પરના તે સર્વોત્તમ ઉત્કલ પ્રદેશમાં બધા પુણ્ય તીર્થ અને પવિત્ર મંદિરો વગેરે છે, જેમનો પરિચય જાણવા યોગ્ય છે. મુક્તિદાયક પરમ ઉત્તમ તથા પાપનાશક પુરુષોત્તમ ક્ષેત્ર ગોપનીય છે. સર્વત્ર રેતીથી આચ્છાદિત ભૂભાગમાં પવિત્ર તથા ધર્મ અને કામની પૂર્તિ કરનાર પરમ દુર્લભ ક્ષેત્ર 10 યોજન સુધીના વિસ્તારમાં છે. જેમ નક્ષત્રોમાં ચંદ્રમા અને સરોવરમાં સાગર શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા તીર્થોમાં પુરુષોત્તમ ક્ષેત્ર સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાન પુરુષોત્તમના એકવાર દર્શન કરીને, સાગરમાં એકવાર સ્નાન કરીને તથા બ્રહ્મવિદ્યાને એકવાર જાણી લેવાથી મનુષ્યને ગર્ભમાં આવવું પડતું નથી. દેવેશ્વર પુરુષોત્તમ સમસ્ત જગતમાં વ્યાપક અને વિશ્વના આત્મા છે. તેઓ જગતની ઉત્પત્તિના કારણ તથા જગદીશ્વર છે. બધું જ તેમનામાં પ્રતિષ્ઠિત છે. જે દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓ દ્વારા સેવિત તથા સર્વભોગ સમાન છે, એવા પુણ્યાત્મા પ્રદેશમાં નિવાસ કરવો કોને નહીં રૂચે. આનાથી વધીને આ દેશની શ્રેષ્ઠતાના વિષયમાં બીજું શું કહી શકાય. જે સર્વને મુક્તિ આપનારા જગદીશ્વર ભગવાન પુરુષોત્તમ નિવાસ કરે છે, તે ઉત્કલ દેશમાં જે મનુષ્ય નિવાસ કરે છે તે દેવતાઓ સમાન તથા ધન્ય છે. જે તીર્થરાજ સમુદ્રના જળમાં સ્નાન કરીને ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે, તે મનુષ્ય સ્વર્ગમાં નિવાસ કરે છે. તે ઉત્કલમાં પરમ પવિત્ર શ્રી પુરુષોત્તમ ક્ષેત્રની અંદર નિવાસ કરે છે. તે ઉત્તમ બુદ્ધિવાળા ઉત્કલવાસીઓનું જે જીવન સફળ છે, કેમ કે તેઓ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદના દર્શન કરે છે, જે ત્રણેય લોકને આનંદ આપનારા છે. ભગવાનનું મુખ લાલ હોઠ અને પ્રસન્નતાથી ખીલેલા વિશાળ નેત્રોથી સુશોભિત છે. મનોહર ભ્રુકુટી, સુંદર કેશ અને દિવ્ય મુગુટથી અલંકૃત છે. સુંદર કર્ણોથી તેમની શોભાનો વિશેષ અનુભવ થાય છે. તે મુખ પર મંદ મંદ મુસ્કાન અતિશય મનોહર લાગે છે. દંત પંક્તિઓ પણ અતિ સુંદર છે. ગાલો પર મનોહર કુંડળ ઝળહળી રહ્યા છે. નાસિકા, કપોલ અને ગાલ બધા પરમ સુંદર અને ઉત્તમ લક્ષણોથી સંપન્ન છે. દેવી, પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં ઇન્દ્ર જેવા પરાક્રમી એક રાજા હતા, જે શ્રીમાન ઇન્દ્રધુમ્નના નામથી પ્રસિદ્ધ હતા. તેઓ મહાન, સત્યવાદી, પવિત્ર, કાર્યદક્ષ, સંપૂર્ણ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ, સૌભાગ્યશાળી, સુર, દાતા, ભોક્તા, પ્રિયવચન બોલનારા, સંપૂર્ણ યજ્ઞોના યાજક, બ્રાહ્મણ ભક્ત, સત્યપ્રતિજ્ઞ, ધનુર્વેદ તથા વેદશાસ્ત્રોના નિપુણ વિદ્વાન તથા ચંદ્રમા જેવી સૌમ્ય પ્રકૃતિના હતા. રાજા ઇન્દ્રધુમ્ન ભગવાન વિષ્ણુના ભક્ત, સત્યપરાયણ, ક્રોધને જીતનારા, જીતેન્દ્રિય, અધ્યાત્મ વિદ્યામાં તત્પર, ન્યાય પ્રાપ્ત, યુદ્ધ માટે ઉત્સુક તથા ધર્મપરાયણ હતા. આ પ્રમાણે સંપૂર્ણ ગુણોના આશ્રય એવા રાજા ઇન્દ્રધુમ્ન સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા હતા. એકવાર તેમના મનમાં ભગવાન વિષ્ણુની આરાધનાનો વિચાર આવ્યો. તેઓ વિચારવા લાગ્યા, હું દેવાધિદેવ ભગવાન જનાર્દનની આરાધના કઈ રીતે કરું? ક્યાં ક્ષેત્રમાં, કઈ નદીના તટ પર, ક્યાં તીર્થમાં અથવા ક્યાં આશ્રમમાં મારે ભગવાનની આરાધના કરવી જોઈએ? આ પ્રમાણે વિચાર કરતા રહીને સંપૂર્ણ પૃથ્વી પર દૃષ્ટિપાત કરવા લાગ્યા. જે જે પાપનાશક તીર્થ છે તે બધાનું માનસિક અવલોકન અને ચિંતન કરીને અંતમાં તેઓ પરમ વિખ્યાત મુક્તિદાયક પુરુષોત્તમ ક્ષેત્રમાં ગયા. મોટી સેના અને વાહનોની સાથે પુરુષોત્તમ ક્ષેત્રમાં જઈને રાજાએ વિધિપૂર્વક અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને તેમાં પર્યાપ્ત દક્ષિણાઓ આપી. ત્યાર પછી બહુ ઊંચું મંદિર બનાવરાવીને અધિક દક્ષિણા સાથે શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાને સ્થાપિત કર્યા. પછી તે પરાક્રમી નરેશે વિધિપૂર્વક પંચતીર્થ કરીને ત્યાં દરરોજ સ્નાન દાન જપ હોમ દેવદર્શન તથા ભક્તિભાવથી ભગવાન પુરુષોત્તમની સવિધિ આરાધના કરતા રહીને દેવાધિદેવ જગન્નાથના પ્રસાદથી મોક્ષ પ્રાપ્ત કરી લીધો. અધ્યાય 145 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.